श्री पद्म पुराण उत्तरखंड अध्याय 4 तुलसी सालग्राम तथा प्रयाग तीर्थन महात्मय। शिवजी बोलिया, नारद सांभळो, हवे हूँ तुलसीनु महात्मय कहूँ छू, जेने सांभळीने मनुष्य जन्म थी लईने मृत्यु सुधीना पाप थी छूटी जाय छे। तुलसीनु पान, फूल, फल, मूल, डाळी, छाल, थड़ अने माटी वगैरह बधा पवित्र छे। पत्रम, पुष्पम, फलम, मूलम, शाखा, त्वक, स्कंद, सग्नितम, तुलसी संभवम, सर्वम पावनम, मृतिकादिकम। 24 अध्याय नो बीजो श्लोक। जेमनु मृत शरीर तुलसी ना काष्ठ थी बाळवामां आवे छे, ते विष्णु लोक में जाय छे। मृत पुरुष जो अगम्या गमन एटले के निषिद्ध समागम वगैरह महान पापो थी ग्रस्त होय तो पण तुलसी काष्ठना अग्नि थी देहनो संस्कार, तुलसी काष्ठना अग्नि थी देहनो दाह संस्कार थाय तो ते शुद्ध थई जाय छे। जेना मृत्यु समय श्री हरिनु कीर्तन अने स्मरण थाय छे तथा तुलसीना लाकड़ा थी तेना दाह संस्कार करवामां आवे तेनो पुनर्जन्म थतो नथी। जो दाह संस्कार समय बीजा लाकड़ामां थोड़ा तुलसी काष्ठ मूकवामां आवे तो ते करोड़ों पापों थी युक्त होय तो पण मुक्त थई जाय छे। यदेकम तुलसी काष्ठम मध्ये काष्ठस्य तस्य हि दाह काले भवन मुक्ति कोटि पाप युतस्य च। 24 अध्यायनो 7 श्लोक। तुलसीना लाकड़ाथी मिश्रित थवाथी बधा लाकड़ा पवित्र थई जाय छे। तुलसी काष्ठना अग्निथी मृत मनुष्यनो दाह थतो जोईने विष्णु दूतो ज आवीने तेने वैकुंठमां लई जाय छे। यम दूतो तेने लई जई शकता नथी। ते करोड़ों जन्मोना पापथी मुक्त थईने भगवान विष्णुने प्राप्त थाय छे। जेना मृतदेहने तुलसी काष्ठथी बाळवामां आवे छे तेमने विमानमां बेसीने वैकुंठ जता जोईने देवताओ तेमना पर पुष्पवृष्टि करे छे। एवा पुरुषने जोईने भगवान विष्णु अने शिवजी संतुष्ट थाय छे तथा श्री जनार्दन तेनी सामे जईने हाथ पकड़ीने तेने पोताना धाममां लई जाय छे। जे अग्निशाला अथवा स्मशान भूमि में घी साथ तुलसी काष्ठनो अग्नि प्रज्वलित थाय छे त्यां जवाथी मनुष्यना पातक भस्म थई जाय छे। जे ब्राह्मण तुलसी काष्ठना अग्नि में हवन करे छे तेमने एक एक सिक्त एटले भातना दाणाथी अथवा एक एक तलना अग्निष्टोमना यज्ञनुं फल मळे छे। जे भगवान ने तुलसी काष्ठनो धूप आपे छे तेने 100 यज्ञोना अनुष्ठान तथा 100 गदाननुं पुण्य प्राप्त थाय छे। जे तुलसीना लाकड़ाथी भगवाननुं नैवेद्य तैयार करे छे तेनुं ते अन्न जो थोड़ू पण भगवान केशवने अर्पण करवामां आवे तो ते मेरू जेटला अग्निदाननुं फल आपे छे। जो तुलसी काष्ठना अग्नि वडे भगवान ने माटे दीप प्रगटावे छे तेने 10 करोड़ दीपदाननुं पुण्य प्राप्त थाय छे। आ लोकमां एना जेवो वैष्णव बीजो कोई देखातो नथी। जे भगवान श्री कृष्ण ने तुलसी काष्ठनुं चंदन अर्पण करे तथा तेमना विग्रह पर चंदन लगावे छे ते सदा श्री हरिनी समय रमण करे छे। जे मनुष्य पोताना अंग पर तुलसीनी माटी लगावीने श्री विष्णुनी पूजा करे छे तेने 100 गणु पूजननुं पुण्य मळे छे। जे पितृओना पिंडमां तुलसीदळ मेळवीने दान करे छे तेना આપેલા એક દિવસના પિંડથી પિતૃઓને 100 વર્ષ સુધી તૃપ્તિ મળે છે। તુલસીના મૂળની માટી દ્વારા સ્નાન કરવું જોઈએ। જ્યાં સુધી તે માટી શરીર પર લાગેલી રહે છે ત્યાં સુધી તે સ્નાન કરનારને તીર્થ સ્નાનનું ફળ મળે છે। જે તુલસીની નવી મંજરીથી ભગવાનની પૂજા કરે છે તેને વિવિધ પ્રકારના પુષ્પો દ્વારા કરેલા પૂજનનું ફળ પ્રાપ્ત થાય છે। જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા છે ત્યાં સુધી તે તેનું પુણ્ય ભોગવે છે। જે ઘરમાં તુલસી વૃક્ષનો બગીચો છે તેના દર્શન અને સ્પર્શથી પણ બ્રહ્મહત્યા વગેરે બધા પાપ નષ્ટ થઈ જાય છે। ઘરમાં, ગામ અથવા વનમાં તુલસીનું વૃક્ષ હોય ત્યાં ત્યાં જગદીશ્વર શ્રી વિષ્ણુ પ્રસન્ન ચિત્તે બિરાજે છે। તે ઘરમાં દરિદ્રતા રહેતી નથી અને બંધુઓથી વિયોગ થતો નથી। જ્યાં તુલસી બિરાજમાન હોય છે ત્યાં દુઃખ ભય અને રોગ રહેતા નથી। સામાન્યતઃ તુલસી સર્વત્ર પવિત્ર છે પરંતુ પુણ્ય ક્ષેત્રમાં તે વિશેષ પાવન માનવામાં આવે છે। ભગવાનની સમીપ પૃથ્વી પર તુલસી લગાવવાથી સદા વિષ્ણુપદ એટલે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। तुलसी द्वारा भक्ति पूर्वक पूजित थवाथी शांतिप्रद भगवान श्री हरि भयंकर उत्पातो रोगो ने आकस्मिक थता अनिष्टोनो पण नाश करी नाखे छे। ज्यां तुलसीनो स्पर्श करीने हवा जाय छे त्यां दशे दिशाओ अने चारे प्रकारना जीव पवित्र थई जाय छे। मुनि श्रेष्ठ, जे घरमां तुलसीना मूळनी माटी होय छे त्यां बधा देवता तथा कल्याणमय भगवान श्री हरि सर्वदा स्थित रहे छे। ब्रह्मन, तुलसी वननी छाया ज्यां ज्यां पड़ती होय त्यां त्यां पितरोनी तृप्तिने माटे तर्पण करवो जोईए। नारद, ज्यां तुलसीनो समुदाय होय त्यां करेलू पिंडदान वगैरे पितरो माटे अक्षय थई जाय छे। तुलसीना मूळमां ब्रह्मा, मध्य भागमां भगवान जनार्दन तथा मंजरीना मंजरीमां श्री रुद्रदेवनो निवास छे, तेथी ज तेने पावन मानवामां आवे छे। विशेषतः शिव मंदिरमां जो तुलसीनुं वृक्ष रोपवामां आवे तो तेना पर जेटला बीज तैयार थाय छे तेटला युगो सुधी मनुष्य स्वर्गलोकमां निवास करे छे। जे पावन श्राद्धना अवसर पर श्रावण मासमां तथा संक्रांतिना दिवसे तुलसीनो छोड़ लगावे छे तेना माटे ते बहु पुण्यप्रद थाय छे। जे दररोज तुलसीदल वड़े भगवाननी पूजा करे छे ते जो दरिद्री होय तो भगवान जो ते दरिद्री होय तो धनवान थई जाय छे। तुलसीनी मूर्ति सर्व सिद्धप्रद छे, सिद्धप्रद होय छे ते श्री कृष्णनी कीर्ति प्रदान करे छे। જ્યાં શાલિગ્રામ શિલા હોય છે ત્યાં શ્રી હરિનું સાનિધ્ય હોય છે, ત્યાં કરેલા સ્નાન અને દાન કાશી કરતા 100 ગણા અધિક મહત્વશાળી છે। શાલિગ્રામની પૂજાથી કુરુક્ષેત્ર, પ્રયાગ તથા નિમિષારણ્યની અપેક્ષા કોટી ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। જ્યાં ક્યાંય શાલિગ્રામમય મુદ્રા હોય ત્યાં કાશીનું સઘળું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે। મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે જે કંઈ પાપ કરે છે તે બધા શાલિગ્રામ શિલાના શિલાની પૂજાથી તરત નષ્ટ થઈ જાય છે। મહાદેવજી કહે છે, નારદ, હવે હું વેદોમાં કહેલા પ્રયાગ તીર્થના મહિમાનું વર્ણન કરીશ। જે મનુષ્ય પુણ્યકર્મ કરવા વાળા છે તે જ પ્રયાગમાં નિવાસ કરે છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓનો સંગમ છે। તે જ તીર્થ પ્રવર પ્રયાગ છે, તે દેવતાઓને માટે પણ દુર્લભ છે। એના જેવું તીર્થ ન તો દુનિયામાં બીજું થયું છે ન થશે। જેમ ગ્રહોમાં સૂર્ય અને નક્ષત્રોમાં ચંદ્રમાં શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે બધા તીર્થોમાં પ્રયાગ તીર્થ ઉત્તમ છે। વિદ્વન, જે પ્રાતઃકાળે પ્રયાગમાં સ્નાન કરે છે તે મહાન પાપથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થાય છે। જે દરિદ્રતાને દૂર કરવા ચાહતો હોય તેણે પ્રયાગમાં જઈને કંઈક દાન કરવું જોઈએ। જે મનુષ્ય પ્રયાગમાં જઈને સ્નાન કરે છે તે ધનવાન અને દીર્ઘજીવી થાય છે। ત્યાં જઈને મનુષ્ય અક્ષયવટના દર્શન કરે છે, તેના દર્શન માત્રથી બ્રહ્મહત્યાનું પાપ નષ્ટ થઈ જાય છે। તેને આદિવટ કહેવાય છે, કલ્પના અંતમાં પણ તેના દર્શન થાય છે। તેના પત્ર પર ભગવાન વિષ્ણુ સ્નાન કરે છે, તેથી તે અવિનાશી માનવામાં આવે છે। વિષ્ણુ ભક્તો પ્રયાગમાં અક્ષયવટનું પૂજન કરે છે, તે વૃક્ષ પર સૂતર વીંટાળીને તેની ઉપાસના કરવી જોઈએ। ત્યાં માધવ નામે પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુ નિત્ય બિરાજમાન રહે છે, તેમના દર્શન અવશ્ય કરવા જોઈએ। દર્શન કરવાથી મનુષ્ય મહાપાપોથી છૂટી જાય છે। દેવતા, ઋષિ અને મનુષ્ય બધા ત્યાં પોતપોતાને યોગ્ય સ્થાનનો આશ્રય લઈને નિત્ય નિવાસ કરે છે। ગોહત્યારો, ચાંડાળ, દુષ્ટ, દૂષિત હૃદય, બાળઘાતી તથા અજ્ઞાની મનુષ્ય પણ જો ત્યાં મૃત્યુને પ્રાપ્ત થાય છે તો ચતુર્ભુજ રૂપ ધારણ કરીને સદા વૈકુંઠમાં નિવાસ કરે છે। જે મનુષ્ય પ્રયાગમાં માર્ગ સ્નાન કરે છે તેને પ્રાપ્ત થનારા પુણ્યોના ફળની કોઈ ગણતરી નથી। ભગવાન નારાયણ પ્રયાગમાં સ્નાન કરનારા પુરુષોને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે। જેમ ગ્રહોમાં સૂર્ય અને નક્ષત્રોમાં ચંદ્રમાં શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે મહિનાઓમાં માઘ માસ શ્રેષ્ઠ છે। એ બધા કર્મો માટે ઉત્તમ છે। વિદ્વન, આ માઘ મકરનો યોગ ચરાચર ત્રિલોકીને માટે દુર્લભ છે। જે એમાં પ્રયત્નપૂર્વક 7, 5 અથવા 3 દિવસ પણ પ્રયાગ સ્નાન કરે છે તેનો અભ્યુદય થાય છે। મનુષ્ય વગેરે ચરાચર જીવ પ્રયાગ તીર્થનું સેવન કરીને વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય છે। દિવ્ય લોકમાં રહેવાવાળા જે વશિષ્ઠ અને સનકાદિ ઋષિ છે તેઓ પણ પ્રયાગ તીર્થનું વારંવાર સેવન કરે છે। વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર પણ તીર્થ પ્રવર પ્રયાગમાં નિવાસ કરે છે। પ્રયાગમાં દાન અને નિયમોના પાલનની પ્રશંસા થાય છે. ત્યાં સ્નાન અને જલપાન કરવાથી પુનર્જન્મ થતો નથી. અધ્યાય 4 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.